સારો લખે છે. જો એક હાથ જીત્યો તોય કઈ વાંધો નહીં આવે, બીજો હાથ હારી જાય તમારો લખવામાં, સારા અક્ષર લખવામાં, તોય વાંધો ના આવે. બંને હાથ જીતી જાય તોય વાંધો નથી આવતો. કેમ કે બંને હાથો અંતે તમારા હાથ છે. જીવ લક્ષ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તે રીતે બ્રહ્મ બ્રહ્મની પાસે જયારે લટકા કરી રહ્યો છે, એ લટકામાં કોઈ જાતની સ્પર્ધા નથી, કેવળ લીલા વિલાસ છે. અને જે લીલા વિલાસ છે એ વખતે આપણે એક વખતે સમજી જઈએ તો આપણને ખબર પડશે કે સમહું સર્વભૂતેષુ ન વિદ્વેષ્યોસ્તિ ન પ્રિય યે ભજંતિ માં ભક્ત્યા મૈત્રેતેષુ ચાપ્યહમ. એ બંને વાત પરમાત્મા કહી શકે છે. પરમાત્મા પોતાની વીકનેસ કહી શકે. કેમ કહી શકે? કેમ કે એને સ્પર્ધા તો છે જ નહીં, એનામાં કશી વીકનેસ જ છે. તો કોઈની તુલનામાં વીકનેસ નથી, એનામાં કોઈ સામર્થ્ય પણ છે. તો કોઈની તુલનામાં એનું સામર્થ્ય નથી, એનું સામર્થ્ય એનું અસામર્થ્ય બંને એનું પોતાનું છે, કોઈની તુલનામાં નથી. કેમ કે એક અમેવા દ્વિતીય બ્રહ્મ ને અનાના ચિંતના, એના સિવાય બીજું કશું છે નહીં કે જેની સામે સ્પર્ધા કરે. એના સિવાય બીજું કશું તત્વ છે નહીં જેની સાથે સ્પર્ધા કરે. કોઈ સ્પર્ધા કરનાર તત્વ નથી. તો એ જે કઈ કરી રહ્યો છે પરમાત્મા, તે કેવળ એનો લીલા વિલાસ છે. અને એ લીલા વિલાસના બોધમાં તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે ભગવાન કહે છે કે દૈવી સંપત્તિ વિમોક્ષાય નિબંધાય આપણી મતા. દૈવી સંપત્તિ વિમોક્ષ માટે છે, નિબંધ એટલે બંધન માટે મેં આસુરી સૃષ્ટિનો નિર્માણ કર્યો છે. બંનેને બે સૃષ્ટિનો નિર્માણ કરે એક પરમાત્મા, એક દૈવી સંપત્તિનો નિર્માણ કરે, એક આસુરી સંપત્તિનો નિર્માણ કરે. તાર્કિકો ને ચિંતા થઈ જાય કે આવો પરમાત્મા કે જે આસુરી સંપત્તિનું નિર્માણ કરતો હોય અને પાછું એમ કહેતો હોય કે યદા યદા હિ ધર્મસ્ય ધાન્યમ ભવતિ ભારત અધ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સજામ્યહમ પરોત્તરણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતાનામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો આ આસુર સંપત્તિનો દમન કરવા માટે, દૈવી સંપત્તિનો ઉત્કર્ષ કરવા માટે મારે અવતીર્ણ થવું પડે છે. અને પાછું કહે છે એ વાત સાંભળીએ, એ વચન આપણે સાંભળીએ તો આપણને લાગે કે પરમાત્મા બધું કંઈક સારું સારું કરવા માંગતો હશે, પણ કોઈ માયા કે કોઈ શેતાન કે કોઈક આપણો અહંકાર આવીને કંઈક બગાડો કરતા હશે. પણ ગીતાની દ્રષ્ટિમાં એવું કશું નથી, ઉપનિષદોની દ્રષ્ટિમાં એવું કશું નથી. પ્રકૃતિ પરમાણુ માયા શેતાન જેવા કોઈ તત્વો ગીતાની દ્રષ્ટિમાં નથી. મતક પદ પરમ નાન્ય ચિંતિત અસ્તિ ધનંજય. ભગવાન કહે છે મારાથી પરતર બીજું કશું છે જ નહીં, મારાથી પરતર બીજું કશું નથી. તો મને કોની સાથે સ્પર્ધા થાય અને શા માટે સ્પર્ધા થાય? જે કઈ છે ભગવાન આજ્ઞા કરે છે કે અવશ્ય બધું અવશ્ય છે. અને એ બધા અવશ્યનો વશી કેવળ એક હું છું. જયારે પરમાત્મા એકમાત્ર વશી છે તો પ્રકૃતિ હોય કે માયા હોય, પરમાણુ હોય કે કાલ હોય, કર્મ હોય, સ્વભાવ હોય, જીવનો અહંકાર હોય, એ બધું અંતે પરમાત્માના વશમાં. અને પરમાત્માના વશમાં હોવાથી એ સૂત્રધાર જેને જેવો રૂપ, જેવો નામ, જેવો રોલ આપી રહ્યો છે, તેવો રોલ તેવો પાત્ર નો એ અભિનય જળ હોય કે ચેતન દરેક વસ્તુમાં થઈ રહ્યો છે. તે સ્થિતિમાં પરમાત્માને કોઈની સાથે સ્પર્ધા હોય નહીં. અને સ્પર્ધા ન હોય ત્યારે આસુરી સંપત્તિનો વિનાશ આપણે કહીએ, દૈવી સંપત્તિ વિમોક્ષાય અને નિબંધાય આસુરી મતા. એ નિબંધન અને વિમોક્ષ એ બંને પણ અંતે પરમાત્માની એક લીલા છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જેમ તમે પગથી જાળો છો અને હાથથી તમે લખો છો, હાથથી નમસ્કાર કરો છો કોઈકને, કોઈકને હાથ દેખાડીએ સલામ કરીને તો રિસ્પેક્ટ માને, કોઈને પગ દેખાડીએ તો ગણે કે નહીં આપણને, કે માણસ તેઓ અસત્ય અસંસ્કૃત છે, પગ દેખાડે છે, શા માટે ગણે છે? પણ તમે તમારી જાતનું પગ દેખાડો, કઈ કુવડ પણ નથી, કઈ અસંસ્કૃતિ નથી. કેમ કે પગે તમારો, હાથે તમે તમારું હાથ જુઓ, કે તમે તમારી આંખની સામે તમારું પગ મૂકો, એમાં કશો તમને પ્રશ્ન નથી ઉપસ્થિત થતો કે આ શું મેં પોતાનું અપમાન કર્યો કે પોતાનું સન્માન કર્યો. તેવી રીતે પરમાત્મા પોતાની લીલાની મસ્તીમાં જે દ્રષ્ટિને ઉત્પન્ન કરે છે, જે દ્રષ્ટિને નિબંધન કરે છે, પગને ચાલવામાં ઉપયોગ લાવતો હોય, હાથને પોતાના બીજા કાર્યમાં ઉપયોગ લાવતો હોય, એમાં નથી પરમાત્મામાં કોઈ જાતની વિષમતા કે નથી પરમાત્મામાં કોઈ જાતની પક્ષપાત કે નિર્ધણતા. પરમાત્મા કેવળ લીલાથી પોતાની લીલા પોતાના પરમાનંદની અભિવ્યક્તિની લીલામાં જ આ બધી સૃષ્ટિનું સર્જન કરી રહ્યો છે. તેથી વ્યાસજી કહે છે લોક વસ્તુ લીલા કઈ બને. આ જે કઈ છે એ લીલા છે અને લીલાનો બોધ પહેલી શરત છે સમજવામાં વેદાંતના ચિંતનને. જ્યાં સુધી લીલાનો બોધ આપણે ન સમજીએ ત્યાં સુધી આપણને વેદાંતનું સાચું તાત્પર્ય પકડમાં નહીં આવે. લીલાનું બોધ સંખ્યા કે વેદાંતનું તાત્પર્ય સમજમાં આવશે. તેથી જે પુષ્ટિ સૃષ્ટિ છે અથવા જે આસુરી સૃષ્ટિ છે કે જે દૈવી સૃષ્ટિ હોય અને આસુરી સૃષ્ટિ હોય બંને અંતમાં બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પાસે છે, અભિનય ચાલવો જોઈએ, અભિનયની તન્મયતા હોવી જોઈએ. આપણે બ્રહ્મ જ્ઞાન સ્ટેજ ઉપર વખાણ એક તમને દાખલો આપું કે ક્યાંક રામલીલા થઈ ગઈ હતી. રામલીલા થઈ રહી હતી તે વખતે પેલો જે રાવણનો જે અભિનય કરતો હતો તે માણસને કઈક ખાવા પીવાનું કે બધું કે કઈક સરખું મળ્યું નહીં. અને જે દિવસે ભંગની લીલા કરી હતી તે દિવસે એને શું કર્યું, આવીને સ્ટેજ ઉપર આવીને ધનુષ તોડી દીધું અને તેઓ ગલાવ દીધા. હવે મોટી પંચાયત ઉભી થઈ જનક રાજાને કે રાવણને તો એસ પર સ્ક્રિપ્ટ રાવણને સીતા આપવાની નહોતી, રામને આપવાની હતી, અને રાવણ જો ધનુષ તોડી દે શું કરવું. તે કહ્યું ત્યારે હાલ તો પંચાયત છે એમણે પાછો આદેશ આપ્યો. અરે પોતાના જે અભિનય કરવા માટે ત્યાં સેવકો ઉભા હતા એમને કહ્યું કે આ તો તમે મારા બાળકનું ધનુષ લઈ આવ્યા છો, શિવજીનું ધનુષ પાછું લાવો સ્ટેજ ઉપર. શિવજીનું ધનુષ પાછો આવ્યો, પાછી રામલીલા શરૂ થઈ. અને રાવણને સમજાવવામાં આવ્યું કે ભાઈ તને બધું નથી મળ્યો તો કઈ વાંધો નહીં, સ્ટેજ ઉપર તો સ્ટેજની મર્યાદા જા, સ્ટેજ ઉપર આવીને ધનુષ નહીં તોડી દેતો, બધું નહીં મળ્યું હોય તો ડાયરેક્ટરનો માથો તોડી દેજો, મને વાંધો નહીં આવે. પણ સ્ટેજ ઉપર ધનુષ નહીં તોડતો ભાઈ સાહેબ, કેમ કે રામલીલા જે ચાલી રહી છે એને ચાલવા દે. જો રામલીલા ચાલી રહી છે ને આપણે ચાલવા ન દઈએ અને ધનુષ તોડી દઈએ ગલાવ દીધા તો મોટી પંચાયત ઉભી થઈ જશે. એટલે જે લીલા ચાલી રહી છે એ લીલાને સમજો, જે લીલાના અનુરૂપ મારા હૃદયમાં બીજ ભાવ છે એ બીજ ભાવને તમે છેડતા નહીં. કેમ કે જે માટી હોય ને તેમાં જેનું બીજ વાવ્યું હોય આપણે તેમાં અંકુરણ થવા દેવું જોઈએ. દરેક બીજની નોખી નોખી પ્રક્રિયાઓ અને પ્રકૃતિઓ છે. કોઈ બીજને વધારે પાણી જોઈતું હોય, કોઈ બીજને ઓછું પાણી જોઈતું હોય. એક બીજનો નિયમ આપણે બીજા બીજ ઉપર લાગુ કરીએ તો મોટી પંચાયત ઉભી થઈ જાય. હમણાં એક દોઢ મહિના અગાઉ મેં અમારા મુંબઈમાં બોનસાઈનું એક્ઝિબિશન થયું, મને ગમે એટલે મેં લઈ લીધું. મેં લીધું મન કહું કે આ બોનસાઈ એટલી સુંદર છે, ખૂબ પાણી ખૂબ પાણી પાવું, મને ખૂબ પાણી પડાવે છે કે પાછળ કઈ કરીને બધા તરવા માંડ્યા. મેં જેને આપ્યું તો એને કહ્યું આટલું મોઘું તમે બોનસાઈ આપ્યું નામ બધું થઈ ગયું છે, પારણા થઈ રહ્યા છે, બધા વૃક્ષ ખતમ થઈ રહ્યા છે, તું મારે પાણી વધારે પણ નથી પાવતા. મને એમ કહ્યું કે પાણી પાવવું જોઈએ, આપણને એક જ પ્રક્રિયામાં જ ઉંદર મારે વૃક્ષ આવે એટલે પાણી તોડાવે ને, અરે પણ વૃક્ષની પણ તો સીમા હોવી જોઈએ ને. એને કહ્યું કે હવે તમે એક કામ કરો એને ધૂપ ખૂબ ખવડાવ, પાણી નહીં જોડાવે. અને મને ખુદ રાખ્યો કે મોટા ભાગના વૃક્ષો ધૂપ એટલે વધારે પાણી પીવાથી બગડી જતા હોય છે, એટલે તમે થોડી કાળજી રાખો કે કયા વૃક્ષને કયા બીજને કેટલા પાણીની જરૂરત છે, એટલું પાણી પીવડાવ તો એ વૃક્ષમાં ખુશ ઉપર આવશે. અને લે મહારાજ કરીને જે તમે પાણી પીવડાવવા માંડો ટકે તેર ભાજી ટકે તેર ભાજા તો એ વૃક્ષમાં ફલ નિષ્પત્તિ પુષ્પ નિષ્પત્તિના ઠેકાણે વૃક્ષના સડી જવાની ગળી જવાની પરિસ્થિતિ ઉભી થશે. મને રિયલાઇઝ થયું કે વૃક્ષ છે તેથી પણ દરેકને સરખા પણ એક જ પ્રમાણમાં પાણી નહીં પીવડાવવું જોઈએ. દરેક વૃક્ષની પોતાની મર્યાદા છે, જે પ્રમાણમાં એને પાણી પીવડાવી શકાતું હોય તે પ્રમાણમાં પીવડાવીએ તો એમાં હરિયાળી જળવાઈ રહે. અને જે મહારાજ કરી અમારે ત્યાં ઘણી વખતે એક ઉદાહરણ આપ્યું કે તમારા મોટા મંદિરની સામે એક વખતે દર્શનની દુકાનમાં આગ લાગી ગઈ. આગ લાગી ગઈ રાતના 2:30 વાગે. પેલા માણસોને ઘોંઘાટ થયો એટલે બધા જાગૃત થયા, અને જાગૃત થાય એટલે કામ પરાયણ થઈ જાય. કર્મપરાયણ સાહેબ કે બધાએ પાણીનો વિચાર કર્યો કે રાતના પાણી સંચિત કેટલું હતું, તે ત્રીજા માળા પહેલા માળા ઉપરથી પાણી માટીનું નાવાનું જે કઈ પાણી મુંબઈમાં પાણી મળતા એટલે જે સંચિત કરીને રાખ્યું છે તે રેડવા માંડ્યા ઉપરથી. નાનકડી દરજીની દુકાન હતી તાળ છે, એની ઉપરના માણસો જે પાણી મેળ્યું થોડું તેમાં જેવી બધી આગ બુજાઈ ગઈ. તેમાં બીજો કોઈ ગભરાયેલા માણસે ટેલિફોન કર્યો બંબાવાલાને, બંબાવાલાને પાછું થોડું પાણી નાખ્યું, એ ઠંડી પડી ગઈ દુકાન પાણીના માર્ગે. પણ પેલા જે બધા જાગૃત થયા અને કંઈક બરાબર થયા તે પાણી નાખતા જ જાય એના ઉપર. તો બંબાવાલા એ કહ્યું, ભાઈ ગોબો હવે બુજાઈ ગઈ છે આ કોઈ માને નહીં, બંબાવાલા બીજા તો એના ઉપર એક પાણી મેળવ્યું. એકાએક જાગે ને નિદ્રામાંથી, મોર નિદ્રામાંથી, અને એકાએક સરવન પૂછ્યું કે આવું સરવન પૂછ્યું કે લે મહારાજ પાણી પાણી નાખવાની એકાએક સીમા હોવી જોઈએ. અતિશય જો આપણે પાછું નાખી દઈએ તો જે છે એ વારો હરિયાળી નભે નહીં. એટલે જેને જેવી લીલાનો બીજ ભાવ વાવેતર જેના હૃદયમાં છે તે બીજ ભાવ મુજબ જો આપણે પાણી એમાં નાખશું તો એમાં હરિયાળી આવશે અને લીલા અખંડ ચાલશે જે ચાલી રહી છે. અને લે મહારાજ જેનામાં જ્ઞાનનું નથી બીજ ભાવ એના ઉપર જ્ઞાનનું આપણે પાણી રેડી દઈએ, જેનામાં ભક્તિનો બીજ ભાવ નથી તેના ઉપર ભક્તિનું પાણી રેડતા રહીએ, જેનામાં કર્મનો બીજ ભાવ નથી તેના ઉપર કર્મોપદેશનું પાણી રેડતા રહીએ. કેમ કે આપણે કંઈક સંચિત કર્યું છે અને આપણે એકાએક મોહ નિદ્રામાંથી જાગ્યા એટલે રેડ્યા વગર માણસો નહીં પાણી. એવી સ્થિતિ એવા અધિકાર વિવેચનની દ્રષ્ટિ વિવેક વિચન વિવેક રહિત દ્રષ્ટિ શાસ્ત્રોની નથી, એ મૂળ નિદ્રામાંથી એકાએક જાગૃત થયેલા આપણી થઈ જાય છે. શાસ્ત્રની દ્રષ્ટિ વધારે ગંભીર છે, વેદાંતની દ્રષ્ટિમાં વધારે ડેપ્થ છે. એટલે એ વાતનો વિચાર કરે છે કે દૈવી સંપત્તિ મોક્ષાય નિબંધાયા સુરીમતા માત્ર સંપદન દૈવી સંતા. ભગવાનને જયારે કહ્યું છે એટલે કદાચ અર્જુનને ચિંતાના કઈ ભાવ અર્જુનના મોઢા ઉપર આવ્યા હશે, અને એ ચિંતાના ભાવ અર્જુનના મોઢા ઉપર આવ્યા ભગવાને જોયા હશે કે આ દૈવી સંપત અને આસુરી સંપત બધે હું જે સમજાવી રહ્યો છું એનાથી કઈ અર્જુન જે આ અક્ષોહિણી સેનામાં લડી લેવા માટે સમર્થ અર્જુન આ અક્ષોહિણીને આમે સામે જોઈને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની ગભરામણમાં પડી રહ્યો છે. એટલે મેં ભગવાનને આશ્વાસન આપ્યું વચમાં ઉપદેશને બંધ કરીને માછું જ સંપર્ધન દૈવી વિચારતો ચિંતા નહીં કરતો હું તો દૈવી. એટલે આજે દુનિયાનો ગુણ છે કેટલો પાણી રેડવો જોઈએ એ નહીં સમજીએ તો આપણે ધનુષ છોડી દઈશું રાવણની જેમ, અને એક વખતે ધનુષ છોડી દીધો પછી રામલીલાનું બધું ભંગાણ થઈ જશે. એટલે લીલાના બોધને તરીકે રીતે તમારા હૃદય ઉપર અવતીર્ણ થવા દો. એક ભાઈ મને કહેતા હતા કે મારા સેવા મને પધરાવી આપો, સેવા હું સિદ્ધાંત સમજાવતો હતો એમને, સેવાનો સિદ્ધાંત સમજાવતો હતો ને એમને ગમી ગયો સેવાનો સિદ્ધાંત, મને આ રીતે કે સેવા મને પધરાવી આપો. સાચી વાત એ હતી કે બ્રહ્મ સંબંધ ના સેવા ન કરતો હોય તો મારે બ્રહ્મ સંબંધ આપવો જ નહોતો જોઈતો. કેમ કે મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે વિચાર દૈવ સદા દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. વિચાર કર્યા વગર જયારે આપણે ઉપદેશ આપતા હોઈએ છીએ તે વખતે દાતાનો વિનાશ થાય છે, જે દીક્ષા ગ્રહણ કરનારનો વિનાશ નથી થતો. એટલે વિચારીને દાન આપવું જોઈએ. બાળકના હાથમાં તમે પેલો ચાકુ તો નાખી નથી, બાળકને તમે રમવા માટે ચાકુ આપો તો બાળક શું કરે, બાળકના આંગળા કપાય કે એને કઈ પીરો થાય તો આપણે બાળકની નાદાની કહીએ કે આપણી નાદાની સમજીએ. એટલે ચાકુ જેના હાથમાં આપવામાં આવતો હોય તેના હાથમાં આપવામાં આવતો હોય ચાકુ એ ખરાબ નથી, ચાકુને સાથે કોઈ ક્રિયા કરવી તે ખરાબ નથી, પણ ચાકુ કોને રમવા આપવું જોઈએ, કોના માટે આપવું જોઈએ તેનો ઉપયોગનો વિવેક જો આપણને ન હોય તો દરેકને દરેક કાલે ધારો કે આપણે ટીવી ઉપર કોઈને બ્રહ્મસંબંધ આપી દઈએ બધાને આપણે બીજાનું દિવાળી કહેવાય. દેખો પર નથી. તમને એક મને કહેતા હતા મારા આ મંદિરમાં જવા કરવાની બહુ પંચાયત થાય છે, એટલે એવું કરી દઈએ તો કે દરેક ટીવીમાં સવારના મંગળાના દર્શનનું